वाल्मीकि रामायण किष्किंधा कांड 29मो सर्ग। हनुमानना समझावाथी सुग्रीवे नील ने वानर सैनिकोने एकठा करवानो आदेश आपो। पवनकुमार हनुमानना हनुमान शास्त्रना निश्चित सिद्धांत ने जाणनारा हता। शुं करवुं जोईए अने शुं नहीं ए बधी वातोनुं एमने यथार्थ ज्ञान हतुं। क्या समय क्या विशेष धर्मनु पालन करवू जोईए एने पण तेओ सारी पेठे समझता हता। एमने वातचीत करवानी कळानुं पण सारू ज्ञान हतुं। एमने जोयुं के आकाश निर्मळ थई गयुं छे, हवे एमां न तो वीजळी चमके छे के न वादळा पण देखाय छे। अंतरिक्षमां बधी बाजु सारस उड़ी रह्या छे अने एमनी बोली संभळाय छे। चंद्रोदय थता आकाश एवं लगे जाने एना पर श्वेत चंदन जेवी रमणीय ज्योत्सना चंद्रिका लेप देवामां आव्यो होय। सुग्रीवनु प्रयोजन सिद्ध थई जवाना कारणे हवे तेओ धर्म अने अर्थना संग्रह में शिथिलता देखाड़वा लाग्या छे। असाधु पुरुषोना मार्ग काम सेवनों ज वधारे आश्रय लई रह्या छे। एकांत में ज જ્યાં સ્ત્રીઓના સંગમાં કોઈ બાધા ન આવે એમનું મન લાગે છે, એમનું કામ પૂરું થઈ ગયું છે, એમનું અભિષ્ટ પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે। હવે તેઓ નિરંતર યુવાન સ્ત્રીઓની સાથે ક્રીડાવિલાસમાં જ રત રહે છે। એમણે પોતાના સઘળા ઈચ્છિત મનોરથોને પ્રાપ્ત કરી લીધા છે। પોતાની મનગમતી પત્ની રૂમા તથા અભિષ્ટ સુંદરી તારાને પણ પ્રાપ્ત કરીને હવે તેઓ કૃતકૃત્ય અને નિશ્ચિંત થઈને દિવસ રાત ભોગ વિલાસમાં રત રહે છે। જેમ દેવરાજ ઇન્દ્ર ગંધર્વો અને અપ્સરાઓના સમુદાયોની સાથે ક્રીડામાં તત્પર રહે છે, એ જ રીતે સુગ્રીવ પણ પોતાના મંત્રીઓને રાજ્ય કાર્યનો ભાર સોંપીને ક્રીડા વિહારમાં તત્પર રહે છે। મંત્રીઓના કાર્યોની દેખરેખ પણ એ રાખતા નથી મંત્રીઓના કાર્યોની દેખરેખ પણ રાખતા નથી। મંત્રીઓની સજ્જનતાના કારણે જો કે રાજ્યને કોઈ પ્રકારની હાનિ થવાનો સંદેહ નથી, તો પણ સ્વયં સુગ્રીવ જ સ્વેચ્છાચારી જેવા થઈ ગયા છે। આ બધો વિચાર કરીને હનુમાનજી વાનરરાજ સુગ્રીવ પાસે ગયા અને એમને યુક્તિસંગત વિવિધ અને મનોરમ શબ્દો દ્વારા પ્રસન્ન કરીને વાતચીતનો મર્મ સમજનારા એ સુગ્રીવને હિતકર, સત્ય, લાભપ્રદ, સામ, ધર્મ અને અર્થનીતિ ધરાવતા શાસ્ત્ર વિશ્વાસી પુરુષોના સુદૃઢ નિશ્ચયથી સંપન્ન તથા પ્રેમ અને પ્રસન્નતા ભર્યા વચનો કહ્યા। રાજન, તમે રાજ્ય અને યશ પ્રાપ્ત કરી લીધો તથા કુળ પરંપરાથી આવેલી લક્ષ્મીને પણ વધારી, પરંતુ હજુ મિત્રોને અપનાવવાનું કાર્ય બાકી રહી ગયું છે, એને તમારે અત્યારે પૂરું કરવું જોઈએ। જે રાજા પ્રતિ ઉપકાર કરવો ક્યારે કરવો જોઈએ એ વાતને જાણીને મિત્રો પ્રત્યે હંમેશા સાધુતાપૂર્ણ વર્તન દાખવે છે, એના રાજ્ય યશ અને પ્રતાપમાં વૃદ્ધિ થાય છે। પૃથ્વીપતિ, જે રાજાનો કોષ, દંડ, સેના, મિત્ર અને પોતાનું શરીર આ બધા જ સમાનરૂપે એના વશમાં રહે છે, એ વિશાળ રાજ્યનું પાલન અને ઉપભોગ કરે છે। તમે સદાચાર સંપન્ન અને નિત્ય સનાતન ધર્મના માર્ગ પર સ્થિત છો, તેથી મિત્રના કાર્યને સફળ બનાવવા માટે તમે જે પ્રતિજ્ઞા કરી છે એને યોગ્ય રીતે પૂરી કરો। જે પોતાના બધા કાર્યોને છોડીને મિત્રનું કાર્ય સાધવા માટે વિશેષ ઉત્સાહપૂર્વક સિદ્ધતા સાથે લાગી જતો નથી એને અનર્થના ભાગી બનવું પડે છે। કાર્ય સાધવાનો ઉપયુક્ત સમય વીતી ગયા પછી જે મિત્રના કાર્યો કરવામાં લાગી જાય છે એ મોટામાં મોટા કાર્યોને સિદ્ધ કરવા છતાં મિત્રના પ્રયોજનને સિદ્ધ કરનારો માનવામાં આવતો નથી। શત્રુદમન, ભગવાન શ્રીરામ આપણા પરમ સુહૃદ છે, એમના આ તમે સ્વીકારેલા કાર્યનો સમય વીતી રહ્યો છે, તેથી તમારે વિદેહકુમારી સીતાની શોધ આરંભી દેવી જોઈએ. રાજન, પરમ બુદ્ધિમાન શ્રીરામ સમયનું જ્ઞાન રાખે છે અને એમને પોતાના કાર્યની સિદ્ધિની ઉતાવળ છે, છતાં તેઓ તમારે અધીન બની રહ્યા છે. સંકોચવશ તમને કહેતા નથી કે એમના કાર્યનો સમય વીતી રહ્યો છે. વાનરરાજ, ભગવાન શ્રીરામ ચિરકાળ સુધી મિત્રતાની ભાવનારા છે. એ તમારા સમૃદ્ધિશાળી કુળના અભ્યુદયના કારણ છે. એમનો પ્રભાવ અતુલ છે. તેઓ અપ્રિતમ શ્રેષ્ઠ ગુણો ધરાવે છે. હવે તમે એમનું કાર્ય સિદ્ધ કરો, કેમ કે એમણે તમારું કાર્ય પહેલાં જ સિદ્ધ કરી દીધું છે. તમે મુખ્ય મુખ્ય વાનરોને આ કાર્ય માટે આજ્ઞા આપો. શ્રી રામચંદ્રજી આપણને કહે એ પહેલાં જ જો આપણે કાર્ય શરૂ કરી દઈએ તો સમય વીતી ગયો છે એવું નહીં મનાય. પરંતુ એમણે આ કાર્ય માટે આપણને પ્રેરણા કરવી પડે તો એમ જ સમજવામાં આવશે કે આપણે સમય વિતાવી દીધો છે, એમના કાર્યમાં બહુ વિલંબ કરી નાખ્યો છે. વાનરરાજ, જેણે તમારો કોઈ ઉપકાર કર્યો ન હોય એનું કાર્ય પણ તમે સિદ્ધ કરનારા છો. પછી જેમણે વાલીનો વધ તથા રાજ્ય પ્રદાન કરીને તમારો ઉપકાર કર્યો છે એમનું કાર્ય તમે સિદ્ધ કરો, શીઘ્ર સિદ્ધ કરો, એમાં તો કહેવાનું જ શું છે. વાનર અને રીંછોના સમુદાયના સ્વામી સુગ્રીવ, તમે શક્તિશાળી અને અત્યંત પરાક્રમી છો, તેમ છતાં દશરથ નંદન શ્રીરામનું પ્રિય કાર્ય કરવા માટે વાનરોને આજ્ઞા આપવામાં વિલંબ કેમ કરો છો? એમાં શંકા નથી કે દશરથ કુમાર શ્રીરામ પોતાના બાણોથી સમસ્ત દેવતાઓ, અસુરો અને મોટા મોટા નાગોને પણ પોતાના વશમાં કરી શકે છે. છતાં પણ તમે જે એમના કાર્યને સિદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી છે તેની જ તેઓ પ્રતીક્ષા કરી રહ્યા છે. એમને તમારા માટે વાલીના પ્રાણ સુદ્ધા લેવામાં સંકોચ ન થયો. તેઓ તમારું બહુ મોટું પ્રિય કાર્ય કરી ચૂક્યા છે, તેથી આપણે હવે એમના પત્ની વિદેહકુમારી સીતાની આ ભૂતળ પર અને આકાશમાં પણ જઈને શોધ કરીએ. દેવતા, દાનવ, ગંધર્વ, અસુર, મરુદગણ તથા યક્ષ પણ શ્રીરામને ભય પહોંચાડી શકતા નથી, પછી રાક્ષસોની તો વિશાત જ શું છે. વાનરરાજ, આવા શક્તિશાળી તથા પહેલા જ ઉપકાર કરનારા ભગવાન શ્રીરામનું પ્રિય કાર્ય તમારે પોતાની સઘળી શક્તિ વાપરીને કરવું જોઈએ. કપીશ્વર, તમારી આજ્ઞા મળી જાય તો જળમાં, સ્થળમાં, નીચે પાતાળમાં તથા ઉપર આકાશમાં ક્યાંય પણ અમારી ગતિ રૂંધાઈ શકતી નથી. નિષ્પાપ કપિરાજ, તેથી તમે આજ્ઞા આપો કે કોણ ક્યાંથી તમારી કઈ આજ્ઞાનું પાલન કરવા માટે પ્રયત્ન કરે. તમારે અધીન કરોડોથી પણ વધારે એવા વાનરો તૈયાર છે, જેમને કોઈ પરાસ્ત કરી શકે એમ નથી. સુગ્રીવ, સત્વગુણથી સંપન્નતા, એમણે હનુમાનજી દ્વારા સમયસર સારી પેઠે કહેલી ઉપયુક્ત વાતો સાંભળીને ભગવાન શ્રીરામનું કાર્ય સિદ્ધ કરવા માટે અતિશ્રેષ્ઠ નિશ્ચય કર્યો. તેઓ પરમ બુદ્ધિમાન હતા, તેથી નિત્ય ઉધમશીલ નીલ નામના વાનરને એમણે સઘળી દિશાઓમાંથી સઘળી વાનર સેનાઓને એકત્ર કરવા માટે આજ્ઞા આપી અને કહ્યું, તમે એવો પ્રયત્ન કરો જેથી મારી સંપૂર્ણ સેના અહીં એકત્ર થઈ જાય અને બધા યુદ્ધપતિ પોતાની સેના અને સેનાપતિઓની સાથે વિના વિલંબે ઉપસ્થિત થઈ જાય. રાજ્યની સીમાની રક્ષા કરનારા જે જે પ્રયત્નશીલ અને શીઘ્રગામી વાનરો છે એ બધા મારી આજ્ઞાથી તરત અહીં આવી જાય. ત્યાર પછી જે કાંઈ કર્તવ્ય હોય એના પર તમે પોતે જ ધ્યાન આપો. જે વાનર 15 દિવસો પછી અહીં પહોંચશે એને પ્રાણાંતનો દંડ આપવામાં આવશે, એ વિશે કોઈ આડોઅવળો વિચાર કરવો નહીં. આ મારી નિશ્ચિત આજ્ઞા છે. આ આજ્ઞા અનુસાર આ વ્યવસ્થાનો અધિકાર લઈને અંગદની સાથે તમે પોતે વડીલ વૃદ્ધ વાનરોની પાસે જાઓ. આવી વ્યવસ્થા કરીને મહાબળી વાનરરાજ સુગ્રીવ પોતાના પ્રાસાદમાં ચાલ્યા ગયા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર શ્રમણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 29મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.